મારો હતો, મારા ઘરની શ્રી લઈ જાય, થયા છે ઘણા દેવલખજી. તે ગાળો આપતા હોય છે. અમારે એક પડોશમાં જ ભાઈ રહેતા હતા, એ મને એક દિવસે એમના પત્ની બહુ ભગવદી, તે જે સમાધાની આવે તેને કંઈક ને કંઈક પૈસો આપે. તો મારે એક વખતે મળવાનો પ્રસંગ આવ્યો હતો, મેં એ મને કહેવા લાગ્યા કે શું કરું હવે, મારી બાયરી જે છે એ સમાધાની આવે, અને સમાધાની આવે એટલે માં હું સમજી જાઉં કે જય શ્રી કૃષ્ણ બોલ ઓર થેલી કા મું ખોલ. સમાધાની આવતો જ હોય કે મારે મારી બાયરી માને છે જય શ્રી કૃષ્ણ કહે એટલે મારે તરત રૂપિયા ગણી આપવાના એને. એટલે મનમાં આવા આવા દુર્ભાવો આવતા હોય તોય આપણે એનો વિત્ત વિનિયોગ કરીએ, કે અમને શું ખબર પડે કે પુષ્ટિજીવ છે કે નહીં. ગાળો આપતો હશે તો શિશુપાલે પણ તો ગાળો આપી ન, અમને કેવી રીતે ખબર પડે કે મોક્ષનો અધિકારી છે કે નહીં. આ પણ ગાળો તમને આપી રહ્યો છે, તમારામાં સ્વાભિમાન તો હોવું જોઈએ કે નહીં, કે તમે રાજના ખાસા ખવાસ છો, મુક્તિને તમે ઠુકરાવવાના મહેશણા રાખતા હતા, અને આજે તમે ક્ષુદ્ર ધનને લલચા ઠુકરાવી નથી શકતા, જે તમને ગાળો આપીને તમારા મનોરથમાં પૈસો આપતો હોય, જે તમને ગાળો આપીને તમારા ઠાકુરજી પચાવી જતો હોય કે આ તમારા ઠાકુરજી નથી મારા ઠાકુરજી છે, તેની સામે માગતા તમને લજ્જા નથી આવતી, તો તમે કઈ રીતે પુષ્ટિ ભજનના અધિકારી થયા? કેવી રીતે તમે માની લીધું કે તમે પુષ્ટિ માર્ગના અધિકારી છો, ભજનના અધિકારી છો? એ તમારા માટે ધર્મ નથી. છોડી દેવી જોઈએ સેવા, એવી સેવા કરવી જ ન જોઈએ કે જે સેવા માટે આપણને પરાયાથી ધન માગવું પડતું હોય. હકીકતમાં તો જે પત્નીનું તમે નિર્વાહ ન કરી શકતા હો તે પત્નીને, જે છોકરીને પરણવાની તમને જરૂરત નથી. ને કોઈ પણ છોકરીનો પિતા પોતાની દીકરીને પરણાવે ખરો એવા છોકરાને કે જે એને નભાવી ન શકતો હોય, અને પરણાવી દે ને પછી ગામમાં માંગે કે હવે અમારા સસરાજીએ અમને આ છોકરી પરણાવી દીધી છે એટલે દેદાન છૂટે ગ્રહણ, દેદાન છૂટે ગ્રહણ. હું પત્ની હું તો બીજે દિવસે તલાક આપું, એમ રમવું જ નહીં એના ઘરમાં. શરમ ના આવે પતિ થઈને મારા નામે ભીખ માંગે? મારો સેવક થઈને, લક્ષ્મીના નાથનો સેવક થઈને એ લક્ષ્મીના નાથ નામે ભીખ માંગે? એટલે મારે ગીત લખવો પડ્યો કે લક્ષ્મીના નાથ અને દેવાધી તોય, દેવાધી દેવ તોય ભીખ વિના ભોગ ન લાગે, દેવતાઓ સૌ મારી ઠેકડી ઉડાડે, મારા હૈડાની લાજ ના જાય, મારે ઠાકોરજી નથી થાવ. કેમ કે જે વખતે સમુદ્ર મંથન થઈ રહ્યો હતો તે વખતે ઘણા બધા દેવતાઓ લક્ષ્મીને પરણવા તૈયાર હતા, પણ બિચારાઓ કરે શું? લક્ષ્મી ઠાકુરજીને પરણી ગઈ. ઠાકુરજી લક્ષ્મી ઠાકુરજી લક્ષ્મીએ ઠાકુરજીનું વરણ કર્યું, સ્વયંવર કર્યું અને પરણી ગઈ, એટલે દેવતાઓ બિચારા કાંઈ બોલી શક્યા નહીં. પછી દેવતાઓ રાવણ નહોતા, નહીં તો કિડનેપ કરત અથવા સમાધાની મોકલાવત બાળકો હોત તો, કે ભાઈ ત્યાં પહોંચી ગયા છે પણ થોડોક થોડોક અહીંયા પણ આવતા જાઓ, સમાધાની મોકલાવી શકે બાળકો. પણ દેવતાઓ બિચારા દેવતાઓ હતા એટલે કાંઈ બોલી શક્યા નહીં. પણ જ્યારે પુષ્ટિમાર્ગનો આધુનિક રૂપ દેવતાઓએ જોયો કે એક તો લક્ષ્મીને પરણ્યા અને તોય ભીખ વિના તમને ભોગ નથી આવતો, તો પછી દેવતાઓ ઠાકોરજીની ઠેકડી ઉડાડે કે તો પછી અમને કેમ નહીં પરણવા દીધી ભાઈ સાહેબ? કોઈ દેવતાનું ભીખ વિના ભોગ નથી લાગતો સિવાય પુષ્ટિમાર્ગના ઠાકોરજીને. એક પુષ્ટિમાર્ગ જ એવો માર્ગ છે કે જેમાં ઠાકોરજીના નામે શાકના પૈસા લાવ, ઘાસના પૈસા લાવ, પાનના પૈસા લાવ, ફૂલના પૈસા લાવ, ઢંઢણન ઢંઢણન ગોલખો વગાડે અને સમાધાનીઓ મોકલાવે. અરે શું નાટક! દેવ આપણા પ્રભુ, આપણા જે દેવાધિદેવ લક્ષ્મીના નાથની આવી ઠેકડી આપણાથી ઉડાવાય, એના નામે પૈસા મંગાવાય? દેવતાઓ સૌ મારી ઠેકડી ઉડાવે, મારા મંદડાની લાજ ના જાય, મારે ઠાકોરજી નથી થવા. ઠાકોરજી ઠાકોરજી નથી થવા માગતા પુષ્ટિ માર્ગમાં. આવી મોકાણ આજે આવી ગઈ છે, ધર્મ સંકટ આવી ગયો છે. તો એક આપણે સમજવું જોઈએ કે સેવા આપણો સ્વધર્મ છે. ક્યારે? કે જ્યારે સેવાના નામે આપણને કોઈનાથી માંગવાની જરૂરત ન પડતી હોય, એટલો આપણામાં ઇન્દ્રિય નિગ્રહ હોય તો. અને એવો લક્ષણવાળો, દશ લક્ષણીઓ વર હોય ધર્મનો તો એની પત્નીઓ એને પરણવા તૈયાર થાય. એ ધર્મની પત્નીઓ કઈ? એ પણ ભાગવતે બહુ સુંદર વર્ણ્યું છે. એક એક પત્ની તમે જુઓ કે જો તમારો આવો સુલક્ષણ વર રાજા હોય, પેલો અહીંયાના તમારે રાજકોટ પાસે થાન છે ને ત્યાંના પેલા રાઠોડ, શાહબુદ્દીન રાઠોડ, એ એક બહુ સારી વાત કહે છે કે કન્યાને સુકન્યા કહેવાય પણ વરને કન્યાને સુકન્યા કહેવાય પણ વરને કોઈ દિવસે સુવર ન કહેવાય. એટલે જો વર જો સુવર ન હોય, વર વર હોય, શ્રેષ્ઠ હોય, દસ લક્ષણો હોય, તો કઈ જાતની સુકન્યાઓ એને પરણવા માગે છે એનો એક બહુ સુંદર ભાગવતે વર્ણન આપ્યું છે કે ધર્મની પત્નીઓ કેટલી. એ હું લિસ્ટ તમને વાંચીને સંભળાવું તો તમને ખ્યાલ આવશે કે કોઈ દિવસે ધર્મ સુવર થઈ શકતો નથી. ધર્મની પત્નીઓ ભાગવત ગણાવે છે, સૌથી પહેલી પત્ની શ્રદ્ધા. શ્રદ્ધા એટલે સ્વીકૃતિનો ભાવ. જેને તમે પોતે નથી સ્વીકારતા, શ્રદ્ધામાં એક સાહસ ખેડવાની વૃત્તિ હોય છે. એક વાત સમજો, વિશ્વાસ, શ્રદ્ધા, નિષ્ઠા, એ ત્રણ ઉત્તરોત્તર સ્ટેપ છે. આપણે આજે શ્રદ્ધાનો અર્થ ધાર્મિક અર્થમાં જ લઈએ છીએ, ખરેખર એવું નથી. ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે, શ્રદ્ધામયોયમ પુરુષ યો યશ્રદ્ધ સ એવ સ. આખો પુરુષ શ્રદ્ધામય છે. આપણી રગોમાં રક્ત વહેતો હશે એ જેટલા સામર્થ્યથી, જેટલા વેગથી, જેટલા સાતત્યથી વહેતો હશે એના કરતાં ઘણા વધારે સામર્થ્ય, સાતત્ય અને વેગથી આપણી રગોમાં શ્રદ્ધા વહી રહી છે. વહેતો રક્ત, કોઈક વખતે બ્લડ પ્રેશર થઈ જાય છે એમ વહેતી શ્રદ્ધા, કોઈક વખતે શ્રદ્ધાનો પ્રેશર થઈ જાય છે, એ નુકસાનદાયક હોય છે, એ હાર્ટ એટેક લાવતી હોય છે, એ બુદ્ધિ એટેક લાવતી હોય છે. પણ જે શુદ્ધ શ્રદ્ધા છે એ શુદ્ધ શ્રદ્ધા કોઈ દિવસે, શુદ્ધ શ્રદ્ધાને કોઈ દિવસે કોઈ પણ વખોડી શકતો નથી. એ ચાહે વૈષ્ણવને વૈષ્ણવ ધર્મમાં શ્રદ્ધા હોય, કે મુસલમાનને મુસ્લિમ ધર્મમાં શ્રદ્ધા હોય, કે ઈસાઈને ઈસાઈ ધર્મમાં શ્રદ્ધા હોય, કે ઢોરને ઘાસમાં શ્રદ્ધા હોય, શ્રદ્ધા શ્રદ્ધા છે. બહુ જ પવિત્ર વસ્તુ છે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે શું એ આપણે સમજવું પડશે. આજે શ્રદ્ધા ધર્મ સાથે સંડોવાઈ ગઈ એટલે લોકો શ્રદ્ધાને ગાળો બાંધતા થઈ ગયા. પણ શ્રદ્ધા ફક્ત એક ધાર્મિક વસ્તુ નથી, આખો પુરુષ શ્રદ્ધામય છે ભગવાન જેમ આજ્ઞા કરે છે. શ્રદ્ધા ક્યાં નથી? હું તો એક વાત વારે ઘડીએ કહેતો હું છું કે મોટામાં મોટો તાર્કિક સૌથી વધારે શ્રદ્ધાળુ હોય છે. કેમ કે જો એને તર્કમાં શ્રદ્ધા ન હોય ને તો તર્ક આપી શકે નહીં. એને તમારા વચનમાં શ્રદ્ધા નથી એટલે તર્ક આપી રહ્યો છે, પણ એને બુદ્ધિમાં શ્રદ્ધા છે તેથી તર્ક આપી રહ્યો છે. જો એને બુદ્ધિમાં અને તર્કમાં શ્રદ્ધા ન હોય તો કોઈ દિવસે તર્ક આપી, તર્ક ઉદ્ભવી ન શકે બુદ્ધિમાં, માણસને જો બુદ્ધિ અને તર્કમાં શ્રદ્ધા ન હોય. હવે એક વિચારવાની વાત છે કે આ માણસનું ખોપડી કેટલી નાની. એ ખોપડીમાં પાછી બુદ્ધિનો જે કેન્દ્ર છે જેમાંથી તર્ક ઉદ્ભવે એ આટલી ખોપડી જેટલો મોટો નથી હોતો. હો, કોઈ પણ બ્રેન સ્પેશિયાલિસ્ટને પૂછશો ને તો આમાં ઘણા બધા સેન્ટર છે, કેન્દ્રો છે, જોવાના કેન્દ્ર, સાંભળવાના કેન્દ્ર, રક્ત પરિભ્રમણના કેન્દ્ર, આનો કેન્દ્ર, તેનો કેન્દ્ર, દશ ઇન્દ્રિયના દશ કેન્દ્રો, તેમાં ક્યાંય નાનકડો એક કેન્દ્ર બુદ્ધિનો છે, તર્કનો કેન્દ્ર છે. ક્યાંક એક નાનકડો પ્રેમનો કેન્દ્ર છે, એ બહુ નાનકડા નાનકડા કેન્દ્ર છે. તો આટલી એક તો ખોપડી, એમાં નાનકડું બુદ્ધિનું કેન્દ્ર. એ બુદ્ધિના કેન્દ્રમાં કેટલી બુદ્ધિ હોઈ શકે, કેટલી બુદ્ધિ હોઈ શકે વિચારો જાતે. આ હમણાં ભૂકંપ આવ્યો, આપણે સૌએ જાણ્યું. માણસોને ખબર ના પડી, સૂતા ઝડપાઈ ગયા, જાનવરો રડતા હતા ભૂકંપ આવ્યા પહેલા. તો આપણે બુદ્ધિમાન કે જાનવર બુદ્ધિમાન? ઘણી બધી વાતોમાં જાનવરોમાં આપણા કરતાં વધારે બુદ્ધિ હોય છે. એક વાત સમજો સાધારણ, કે સાઇબેરિયામાંથી બર્ડ્સ અહીંયા આવે છે હિન્દુસ્તાનમાં, એમની પાસે મોબાઈલ નથી હોતો, એમની પાસે નકશો નથી હોતો, માણસ જેટલી મોટી ખોપડી નથી હોતી, વર્ષમાં એક વખત આવે છે, તો એ બાકાયદા જ્યાં જતા હોય ત્યાં પહોંચી જ જતા હોય છે. કેટલી બધી બુદ્ધિ છે એમનામાં. પણ એ બુદ્ધિની પાછળ શ્રદ્ધા એમની રહેલી છે. કઈ શ્રદ્ધા? જો તમને બતાવું કે ઠંડીના દિવસોમાં ત્યાં બરફ જામે છે અને ત્યાં તેમને ખોરાક નથી મળતો, ચાલો અહીંયાથી ત્યાં ચાલો, દક્ષિણમાં, દક્ષિણમાં ખોરાક અમને મળશે, એટલે ખોરાકની શોધમાં એ અહીંયા ઉડીને આવે છે. કોઈ દિવસે રસ્તો ભૂલતી નથી. રાતના દિવસોમાં જોશો ને, ઘણી વખતે રાતના પણ એ ઉડતી હોય છે ઉપર, આપણને અંધારામાં નથી દેખાતું, એમને દિવસમાં અને રાતમાં બંનેમાં દેખાય છે.